શ્રી નારદ પુરાણ પૂર્વભાગ ભાગ ચોથો અધ્યાય 77 ભવિષ્ય પુરાણનો પરિચય તથા તેનો પાઠ શ્રવણ તેમજ દાનનું મહાત્મય બ્રહ્માજીએ કહ્યું. હવે હું તમને સર્વ પ્રકારની સિદ્ધિપ્રદ ભવિષ્ય પુરાણનું વર્ણન કરું છું, જે સર્વ લોકોની મનોકામના પૂર્ણ કરનારો છે, જેમાં મને બ્રહ્માને સંપૂર્ણ દેવતાઓના આદિ સૃષ્ટા બતાવવામાં આવ્યા છે. પૂર્વકાળમાં સૃષ્ટિને માટે સ્વયંભૂ મનુ ઉત્પન્ન થયા. તેમણે મને પ્રણામ કરીને સર્વ અર્થના સાધક એવા ધર્મના વિષયમાં પ્રશ્ન પૂછ્યો. ત્યારે મેં પ્રસન્નતાપૂર્વક તેમને ધર્મસંહિતાનો ઉપદેશ કર્યો. પરમ બુદ્ધિમાન વ્યાસ જ્યારે પુરાણોનો વિસ્તાર કરવા લાગ્યા ત્યારે તેમણે તે ધર્મસંહિતાના 5 વિભાગ કર્યા. તેમાં નાના પ્રકારના આશ્ચર્યયુક્ત કથાઓથી યુક્ત અઘોર કલ્પનું વૃત્તાંત છે. તે પુરાણમાં પહેલું પર્વ બ્રહ્મ પર્વના નામે પ્રસિદ્ધ છે, એમાં જ ગ્રંથનો ઉપક્રમ છે. શુદ્ધ સોનક સંવાદમાં પુરાણ વિષય એક પ્રશ્ન છે, તેમાં મોટા ભાગે સૂર્યદેવનું ચરિત્ર છે. બીજા બધા ઉપાખ્યાન પણ એમાં છે. એમાં સૃષ્ટિ વગેરેના લક્ષણ બતાવ્યા છે. શાસ્ત્રોનું તો એ સર્વ સ્વરૂપ જ છે. એમાં પુસ્તક, લેખક અને લેખ્યનું પણ લક્ષણ આપવામાં આવ્યું છે. સર્વ પ્રકારના સંસ્કારોનું પણ લક્ષણ બતાવાયું છે. પક્ષની આદિ 7 તિથિઓના 7 કલ્પ કહેવામાં આવ્યા છે. અષ્ટમી વગેરે તિથિઓથી બાકીના 8 કલ્પ વૈષ્ણવ પર્વમાં બતાવ્યા છે. શૈવ પર્વમાં બ્રહ્મ પર્વથી ભિન્ન કથાઓ છે. સૌર પર્વમાં અંતિમ કથાઓનો સંબંધ જોવા માટે શૈવ પર્વમાં બ્રહ્મ પર્વથી ભિન્ન કથાઓ છે. સૌર પર્વમાં અંતિમ કથાઓનો સંબંધ જોવા મળે છે. ત્યાર પછી પ્રતિસર્ગ પર્વ છે, જેમાં પુરાણના ઉપસારનું વર્ણન છે. આ નાના પ્રકારના ઉપાખ્યાનોથી યુક્ત 5મું પર્વ છે. આ 5 પર્વો કરતાં પહેલામાં મારો એટલે કે બ્રહ્માનો મહિમા વિશેષ છે. બીજા અને ત્રીજા પર્વોમાં ધર્મ, કામ અને મોક્ષ વિષયના સંદર્ભમાં ક્રમશઃ ભગવાન વિષ્ણુ તથા શિવના મહિમાનું વર્ણન છે. ચોથા પર્વમાં સૂર્યદેવની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. છેલ્લો અર્થાત 5મો પર્વ પ્રતિસર્ગ નામે પ્રસિદ્ધ છે. એમાં સર્વ પ્રકારની કથાઓ છે. બુદ્ધિમાન વ્યાસજી આ પર્વનો ભવિષ્યની કથાઓ સાથે ઉલ્લેખ કર્યો છે. ભવિષ્ય પુરાણની શ્લોક સંખ્યા 14,000 છે. તેમાં બ્રહ્મા, વિષ્ણુ વગેરે બધા દેવતાઓની સમાનતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. બ્રહ્મ સર્વત્ર રૂપ છે, ગુણોના આધારે તેમાં વિષમતા દેખાય છે એવું શ્રુતિનું કથન છે. જે વિદ્વાન ઈર્ષા દ્વેષરહિત થઈને સુવર્ણ વસ્ત્ર, માળા, આભૂષણ, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને ભક્ષ ભોજ્ય વગેરે નૈવેદ્યોથી વિધિપૂર્વક વાચક અને ગ્રંથની પૂજા કરે છે અને ભવિષ્ય પુરાણના ગ્રંથને લખીને ગોળ ધેનુ સાથે પોષની પૂર્ણિમાએ તેનું દાન કરે છે, તથા જે જીતેન્દ્રિય નિરાહાર અથવા એક સમય હવિષ્ય ભોજી તથા એકાગ્ર ચિત્ત થઈને આ પુરાણનો પાઠ અને શ્રવણ કરે છે, તે ભયંકર પાતકોથી મુક્ત થઈને બ્રહ્મલોકમાં ચાલ્યો જાય છે. જે ભવિષ્ય પુરાણની આ વિષય સૂચિનો પાઠ અથવા શ્રવણ કરે છે તે પણ ભોગ અને મોક્ષ પ્રાપ્ત કરી લે છે. અધ્યાય 77 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.